શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 22મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પશ્ચિમ પાંચાલ દેશમાં મનુષ્યોને પાવન કરનારી નિર્મળ જળવાળી ઉન્મત્ત ગંગા નામની પ્રખ્યાત નદી વહે છે. આ ગંગામાં અચ્યુત ભગવાન શ્રીહરિએ મુનિમંડળોની સાથે અનંતવાર જળક્રીડા કરેલી હોય આ નદીનું જળ માનવીઓના બ્રહ્મહત્યાદિ મહાપાપોને ધોનારું છે. હે રાજન, આવી આ પાવનકારી ઉન્મત્ત ગંગાને કિનારે દુર્ગપુર નામનું નગર આવેલું છે. એ નગરમાં ચારે વર્ણના જનો નિવાસ કરીને રહે છે. પૂર્વે આ નગર દ્વારિકાપુરીનું શાખાનગર તરીકે પ્રસિદ્ધ હતું, કારણ કે દ્વારિકેશ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ અહીં વિહાર કરવા પધારતા. હે રાજન, આવા ઉત્તમ પવિત્ર નગરમાં ભગવાનના પરમ ભક્ત અભયરાજા રહેતા હતા. તે ક્ષત્રિય ધર્મનું યથાર્થ પાલન કરતા અને સ્વભાવે શૂરવીર હતા, તેમજ શ્રીમદ ભાગવતની કથાનું હંમેશા આદરથી શ્રવણ કરતા રહેતા. તે અભયરાજા કાર્યાણીના નાગેશ રાજા અને પૂર્ણાદેવી થકી જન્મેલી પુત્રી સુરપ્રભા દેવી સાથે પરણ્યા હતા, તેમજ બોટાદના રણગામી નામના રાજાની પુત્રી સોમાદેવીની સાથે તેણે બીજા લગ્ન પણ કર્યા હતા. આવી રીતે અભયરાજાને બે પત્નીઓ હતી અને બંને પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળા હતા. તેમાં જે સુરપ્રભા નામના મોટા પત્ની હતા તેને ચાર કન્યાઓ હતી. તેમાં પહેલા જયાબા, બીજા લલિતાબા, ત્રીજા પાંચાલી અને ચોથા નાનુબા હતા. અને બીજા પત્ની સોમાદેવીને એક ઉત્તમ નામે ગુણવાન પુત્ર હતો. તે સ્વભાવે શાંત, સુશીલ અને મૃદુભાષી હતા અને પ્રહલાદજી જેવા સદબુદ્ધિમાન હતા. હે રાજન, તે અભયરાજાની ચાર પુત્રીઓમાં મોટી બે પુત્રીઓને બાળપણથી જ વિધવાપણું પ્રાપ્ત થતા તે પિતાને જ ઘેર નિવાસ કરીને રહેતા હતા. વિષયોથી અત્યંત વૈરાગ્ય પામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા તે બંને ચાંદ્રાયણ આદિ તપપરાયણ અને સ્વધર્મપરાયણ જીવન જીવી ભગવાનનું ભજન કરતા હતા. તે અભયરાજાને સોમાબા નામે એક બહેન હતા અને ગાલવ નામે તેમના સાળા કે જે નાની પત્ની સોમાદેવીના ભાઈ હતા. આ રીતે અભયરાજાનો સમસ્ત પરિવાર ગઢપુરમાં રહી ધાર્મિક જીવન જીવતો અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિપરાયણ રહેતો હતો. હે રાજન, અભયરાજા ઉપરોક્ત પોતાના સમસ્ત પરિવારની સાથે પ્રતિદિન નિયમપૂર્વક શ્રીમદ ભાગવત પુરાણની કથાનું પરમ આદરથી શ્રવણ કરતા હતા. દિવસે પુરાણીના મુખેથી સાંભળેલી ભાગવતની કથાને અભયરાજા રાત્રિએ દરબારમાં ભેળા થયેલા પોતાના સંબંધીજનોની આગળ ફરી કહી સંભળાવતા અને તેનું પોતાના ચિત્તમાં વારંવાર ચિંતવન પણ કરતા રહેતા. તેણે સમગ્ર શ્રીમદ ભાગવતને સાંભળ્યા પછી વક્તા વિપ્રને બહુ દક્ષિણાઓ આપી ફરી તેમની પાસેથી આખું ભાગવત અતિ પ્રેમથી સાંભળ્યું. આ પ્રમાણે 7 વખત શ્રીમદ ભાગવત પુરાણની કથાનું શ્રવણ કર્યું. હે રાજન, અભયરાજા જ્યારે કથાનું શ્રવણ કરતા ત્યારે 9મા સ્કંધના યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદા તો ભગવાનીશ આત્માનં સૃજતે હરિહિ આ શ્લોકના પદનો અર્થ પોતાના મનમાં વિચારતા કે પૃથ્વી પર જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય અને ધર્મનો ક્ષય થાય ત્યારે ભગવાન શ્રી વાસુદેવ નક્કી અવતાર ધારણ કરે છે, તો અત્યારે પૃથ્વી પર સર્વત્ર મનુષ્યોમાં અધર્મ વૃદ્ધિ પામેલો દેખાય છે. એથી આ સમય જરૂર ભગવાનને પ્રગટ થવાનો છે. આ પ્રમાણે અભયરાજા પોતાના મનમાં જાણતા હતા. હે રાજન, સર્વે પદાર્થોમાંથી વૈરાગ્ય પામેલા તે અભયરાજાને મનમાં પ્રતિદિન આવા જ વિચારો આવ્યા કરતા. એક સમયે શ્રાવણવદી એકાદશીની તિથિએ અભયરાજાએ મોટા ઉપચારોથી વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી એકાદશીના વ્રતવિધિમાં કહેલા નિયમોનું યથાર્થ પાલન કરવાની સાથે મહાપૂજાને અંતે ભગવાન શ્રીકૃષ્ણના ગુણચરિત્રોવાળા અનેક પદોનું સંકીર્તન કર્યું અને બપોર પછીના સમયે આદરપૂર્વક શ્રીમદ ભગવદ્ગીતાનું શ્રવણ કર્યું. કથાને અંતે સ્વયં સંબંધીજનો આગળ ભગવદવાર્તા કહેવા લાગ્યા. હે સંબંધીજનો, હું મારા મનમાં રહેલા વિચારો તમારી આગળ રજૂ કરું છું, તમે સર્વે સાવધાન થઈને સાંભળો. આ લોકમાં સર્વે મનુષ્યોનું આત્યંતિક કલ્યાણ કેવળ એક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી જ થાય છે. તેમાં પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષપણે બિરાજતા હોય ને તેની મનુષ્ય જો ભક્તિ કરે તો તત્કાળ ફળને આપનારી થાય છે. પરંતુ અર્ચા સ્વરૂપને વિશે કરવામાં આવતી ભક્તિ બહુ કાળે ફળે છે. જે પુરુષોએ પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન કર્યું છે અને શક્તિને અનુસારે સેવા પૂજા કરી છે તે ધન્ય થયા છે અને ભગવાનના ધામની પ્રાપ્તિરૂપ પરમ શ્રેષ્ઠ ગતિ પણ પામ્યા છે. હે સંબંધીજનો, આ પૃથ્વી પર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ ભગવાનની પ્રગટ ભક્તિ થઈ શકે. પરંતુ અત્યારે તે ભક્તિ મનુષ્યો માટે દુર્લભ છે. ભગવાન પ્રાદુર્ભાવ પામે તો જ પ્રગટ ભક્તિ શક્ય બને તેમ છે અને ભગવાન શ્રીકૃષ્ણના પ્રગટ થવાના કારણો પણ પૃથ્વી પર અધર્મની વૃદ્ધિ અને ધર્મનો ક્ષય થાય તે જ શાસ્ત્રોમાં કહેલા છે. આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણના વચનો જ પ્રમાણભૂત છે તે તમને સંભળાવું છું. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે ભરતકુળમાં ઉત્પન્ન થયેલા અર્જુન, આ પૃથ્વી પર જ્યારે જ્યારે વેદોક્ત ધર્મમર્યાદાની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું અને ધર્મશીલ મારા એકાંતિક ભક્ત એવા સંતજનોના રક્ષણને માટે અને અધર્મીના વિનાશને માટે તથા વૈદિક ધર્મના સ્થાપન માટે હું યુગયુગને વિશે પ્રગટ થાઉં છું. હે સંબંધીજનો, પૂર્વે જ્યારે કલયુગનો પ્રારંભ થયો ત્યારે અધર્મ અત્યંત વૃદ્ધિ પામ્યો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકી થકી પ્રગટ થયા અને અધર્મનો આશ્રય કરનારા હજારો અસુરોનો વિનાશ કરી પૃથ્વી પર વર્ણાશ્રમ ધર્મને સારી રીતે સ્થાપિત કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના તિરોધાન પછી પરીક્ષિત, સહદેવ, રિપુંજય આદિ ચંદ્રવંશી રાજાઓએ શ્રીકૃષ્ણ ભગવાને સ્થાપેલી ધર્મમર્યાદાનું રક્ષણ કર્યું તથા બૃહદરણ, સુમિત્ર આદિ સૂર્યવંશી રાજાઓએ પણ પોતપોતાની શક્તિ અનુસાર ભગવાને સ્થાપેલી મર્યાદાનું રક્ષણ કર્યું. હે સંબંધીજનો, ત્યાર પછી કાળે કરીને ક્ષીણ થયેલી તે ધર્મમર્યાદાનું વિક્રમાદિત્ય તથા શાલિવાહન રાજાએ યથાર્થપણે રક્ષણ કર્યું. પછી શંકરાચાર્યે નાસ્તિક એવા બૌદ્ધો પર વિજય મેળવી આ ધરતી પર પોતાના પ્રતાપથી ધર્મમર્યાદાનું પુનઃસ્થાપન કર્યું. ત્યાર પછી અતિ સમર્થ એવા આચાર્યો શ્રી વિષ્ણુસ્વામી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને નિંબાર્કાચાર્યે ધર્મમર્યાદાઓનું ખૂબ જ પાલન પોષણ કર્યું. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યે પોતાના પુત્ર ગોસ્વામી વિઠ્ઠલનાથજીની સાથે આ પૃથ્વી પર શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનું પ્રવર્તન કરવાની સાથે સાથે ધર્મમર્યાદાનું પણ પાલન પોષણ કર્યું. હે સંબંધીજનો, તેઓના આલોકમાંથી અંતર્ધાન થયા પછી આ સમયમાં બહુ જ બળવાન થયેલો અધર્મ સહિત કલિયુગ ગૃહસ્થો, ત્યાગીઓ અને રાજાઓમાં પ્રવેશ કરીને બહુ પ્રસરેલો દેખાય છે. મનુષ્યોના ધર્મમાં વર્ણશંકરતા પેદા થઈ ગઈ છે. બ્રાહ્મણાદિ ઉત્તમ મનુષ્યો પણ મોટા ભાગે અધર્મમાં રુચિ રાખનારા થયા છે. બહુધા તો શૂદ્રજનો ત્રણ વર્ણના દ્વિજો જેવા આચારવાળા થયા છે અને દ્વિજો શૂદ્ર જેવા આચારવાળા થયા છે. ત્યાગી, વૈરાગી અને સંન્યાસીઓ તો ગૃહસ્થ જેવા થયા છે અને ગૃહસ્થો તો રાંકની જેમ સ્ત્રી ન મળતા ત્યાગી જેવા થઈ ફરે છે. સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મનો ત્યાગ કરી વ્યભિચાર પરાયણ થઈ છે. સારા સારા મનુષ્યો પણ હિંસા, માંસભક્ષણ અને મદિરાનો પાન કરતા થયા છે. હે બંધુજનો, મનુષ્યો ભક્તિ કરે છે તથા તપ, યોગ અને ધર્મનું પાલન કરે છે તે કેવળ સ્ત્રીનો ઉપભોગ પ્રાપ્ત થાય, રસાસ્વાદે કરીને દેહનું પોષણ થાય અને ધનની પ્રાપ્તિ થાય તે માટે જ માત્ર દંભથી કરે છે. વળી વિધવા સ્ત્રીઓ પણ લાજ છોડી પર પુરુષ સાથે હાસ્યવિનોદ અને વ્યભિચાર પણ કરે છે. વળી રસાસ્વાદમાં લોલુપતા અને અંગો દેખાય તેવા ઝીણા વસ્ત્રો અને આભૂષણો ધારી શરીર પર ઘણા પ્રકારના અંગરાગ પણ કરે છે. આ પ્રમાણે આ ભૂમિ ઉપર ભગવાનના સાચા ભક્તોથી જોઈ ન શકાય તેવી અધર્મ અને કલિયુગની બહુધા પ્રવૃત્તિઓ ચારે તરફ થતી જોવા મળે છે. તે કારણથી ધર્મરક્ષાનો નિયમ લેનારા ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવનો શાસ્ત્રે જણાવેલો સમય અત્યારે આવ્યો હોય એવું જણાય છે. શાસ્ત્રોના વચનો પ્રમાણભૂત હોવાથી મારું મન કહે છે કે અધર્મના મૂળ ઉખેડવામાં તત્પર ભગવાન કોઈના કોઈ સ્થળે જરૂરથી પ્રગટ થયા હોવા જોઈએ. આ પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાના જાણી અધર્મ અને પાખંડથી આપણું રક્ષણ કરે અને કૃપા કરીને પોતાનું દર્શન આપે તો કેટલું સારું થાય. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અભય રાજા આ પ્રમાણે જ્યાં પોતાના પરિવાર સાથે વાતો કરી રહ્યા છે ત્યાં તે જ ક્ષણે કાર્યાણીના ખટવાંગ રાજર્ષિ તેમના રાજદરબારમાં પધાર્યા. તે સમયે અભયરાજાએ તત્કાળ ઊભા થઈ વયોવૃદ્ધ અને પોતાના પરમ મિત્ર અને તેથી જ પોતાનું સદાય હિત કરનારા તે ખટવાંગ રાજર્ષિનું યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી સન્માન કર્યું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભક્તિપરાયણ અભય પરિવારમાં ભગવાનના પ્રાદુર્ભાવ સમયની ગોષ્ઠી થઈ ને ખટવાંગ રાજા ત્યાં પધાર્યા એ નામે 22મો અધ્યાય પૂર્ણ થયો.